એમને મેં કહ્યું છે કોઈ દુઃખ થાય તો મારી પર 2 લાખ રૂપિયા દાવો મળજે. એવું 40,000 માણસ ને કહ્યું છે દુઃખ કેમ થાય કે માર ખાય છે. કોઈ દુઃખ જેવી વસ્તુ જ નથી આ દુનિયામાં, તેવી વસ્તુ જ નથી. ડાયરેક્ટ હવામાંથી આપણે ના લઈ શકીએ, હવા સૂર્યપ્રકાશ એમાંથી આપણે જો પૂરી ના કરી શકીએ ત્યાં સુધી આપણે આ કુદરતી જે આહાર છે ઘઉં બાજરી એ ખાવાનું જ છે. જે ખાવાનું છે ત્યાં સુધી પકવવાની માલિકી માથાકૂટ થવાની ત્યાં સુધી આ મનનો નિષેધ કરવાનું શક્ય નહીં એમ કહું. શું કહે છે જીતુભાઈ? નવો આહાર જ્યાં સુધી ન લઈએ એટલે કે હવા આ પાણી છે આ પ્રકાશ છે એ ના લઈએ અને આ બહારનું જે છે એ આહાર લઈએ ત્યાં સુધી એને બધું પકવવાની એને વાવવાની એ બધું કરવું પડે. એટલે એ બહારનો જે આહાર છે એ લઈએ છે ત્યાં સુધી મનનો નિષેધ ના કરી શકાય. બરાબર છે, મનનો નિષેધ કરવાની જરૂર જ નથી. મનનો નિષેધ કરવાની જરૂર જ નથી. તો આ નિષેધ કરવાની જ વાત કરીને તમે તો આ નિષેધ કરવાની જ વાત કરીને ના મન વશ થઈ ગયેલું છે. નિષેધ સિવાય તો વશ થાય નહીં ને. નિષેધ સિવાય તો મન વશ થાય નહીં ને. ના નિષેધ સિવાય નહીં. મન વશ થયું એટલે શું? મન ને સારી રીતે જાણવું કરવું સમજવું અને વશ કરવું. મન તો છે જ, મને એમાં તારી પાસે છે ને એની પાસે છો એવું ને. આ તો બિલકુલ જાગૃતિ પૂર્વક જગત જાગૃતિ નહીં હોવાથી તો આ બધા દશા છે. ઉઘાડી માં કે ઊંઘે છે જગત તેથી આ દુઃખ છે. અને આ તો નિરંતર જાગૃત નિરંતર એક ક્ષણ પણ મારી આજ્ઞા ની બહાર નીકળતા નથી. એક ક્ષણ પણ 24 કલાક માં કારણ કે એમને સેલ્ફ ને રિયલાઈઝ કરી બેઠા છે. એક ફરજ સેલ્ફ નું રિયલાઈઝ કર્યું એટલે તું બધી રીતે છૂટો. મનુષ્ય માર ખાવાનું શક્ય હોય જાગૃતિ નથી કે હું શું કરી રહ્યો છું, શું કહ્યું હું કોણ છું એ પોતે પોતે પોતાની ખબર નથી, પોતે પોતાની જાતની જ ખબર નથી. તેનો આ દુઃખ છે બધા. સમજ પડે ને? સમજાવી તને જીતે આટલું થઈ જાય માણસ થઈ ગયું ક્લિયર. અહંકાર તૂટે અહંકાર સાસ થઈ જાય. એક મિનિટ આ જે તમારા છે એમને જાહેર માં કોઈ કાલે ચંપલ મારશે તો એમની ખાવાની તૈયારી ખરી કરી કરી. હું તમને પૂછું તમારી તૈયારી ખરી? જાહેર માં તું તો કહું તો એમની પાસે સુખ કેટલું હશે? કેટલું ભરપટ સુખ હશે કે આવું ભૂટ ખાતા પણ દુઃખ નહીં થતું. તાર સુખ કેટલું ભરપટ હશે? તેથી ખસતા નથી. સંભાત માં નો કઈ કરે સંભાત માં નોકરી કરેલું મુંબઈ. તમારે જ્યાં જુવાન જ્યાં કામ નું છે, પણ જુવાન જ્યાં પુણ્ય બધે કઈ હોય નઈ. ભેગા કઈ થી થાય? તમે આજે ભેગા થયા? તમે એક વખત આયા ત્યારે ભેગા થયા નતા? હા, એ છે તો ઋષિઓ પણ મન વ્યસ્ત થયેલો અને એ બધા ભટેક ભટેક કરેલા બધા. આ તો વિજ્ઞાન છે, કઈ અક્રમ વિજ્ઞાન છે. અક્રમ વિજ્ઞાન તું મંગાવું છું નથી મંગાવતો? શું કે છે? ભગવાન ક્રિએટર છે, પણ વાસ્તવિક જેને જાણવું હોય તેને માટે એ નથી. તને સમજ પડી? બે ભાષા હોય ને, એક લૌકિક ભાષા હોય ત્યારે લૌકિક ભાષાની વાત કરવી પડે ના કરવી પડે? અને તત્વ વિચારકો હોય, સાહિત્યકારો હોય, એવા જ માટે છે મારે વાસ્તવિક વાત કરવી પડે. તો વાસ્તવિક માં બાય ફેક્ટ ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. તારે કોઈ વખત પઝલ ઉભું થાય છે? જીવ માત્ર સુખ ને ખોળે છે. તેને ખોળે છે? કોઈ જીવ એવો નથી જે દુઃખ ખોળતો હોય. જીવ માત્ર સુખને જ ખોળે છે કે આમાંથી મળશે કે આમાંથી મળશે, એમ ભટેક ભટેક ભટેક ભટેક કરે, પણ કઈ જગ્યાએ પોતાને સંતોષકારક થતું નથી. મનુષ્યને સુખ મળે છે ત્યારે બીજી જાતના દુઃખ ઉભા કરે છે, હરીફાઈમાં બીજા બધા દુઃખ ઉભા કરે છે. પોતાને સુખ હોય છતાં કોઈક પોતાના ભાઈબંધનું મકાન મોટું થઈ લીધું છે એટલે હરીફાઈમાં પડે એટલે દુઃખ ઉભું થાય. સમજણી ને? એટલે આ નર્યા દુઃખમાં જ રહે છે નિરંતર. હવે એ સુખ પોતા કાયમ નું સુખ જ થઈ જાય પછી થઈ ગયું, ખલાસ થઈ ગયું. પોતાનો સ્વભાવ જ સુખ છે. હવે તું આમાં કશું જી તું કશું કરું છું આખા દિવસ માં હવાથી વાંચી ના ના કશું તું કશું કરું છું કેમ હવાર ઉઠતો નહી? હા, એટલે દિનચર્યા તો બધી ચાલવાની જ. સાયન્સ તો એમ કે છે કે આપણું નાનું મગજ કામ કરે છે. કોઈ પણ નવી વસ્તુ શીખવાની હોય એક વખત શીખવી પડે, પછી કરોડ રજ્જુ એની પ્રતિક્રિયા શક્તિ. કોઈ પણ નવી વસ્તુ શીખવાની હોય તો એક વાર કરવી પડે, પછી કરોડ રજ્જુ એની પ્રક્રિયા કર્યા કરે. બરોબર છે, બરોબર. પુરસાદ પુરસાદ કરેલો પછી પ્રારબ્ધ ભોગવી રહ્યો છે. શું કે? હા, શું શું ભોગવી રહ્યો છે? પ્રારબ્ધ પુરસાદ નહીં મળે તો કરીએ ને, મળે તો કરીએ ને. પુરસાદ મળ્યો નથી? શાને પુરસાદ કહો છો? પહેલું બાપજી પેટ ભરવું પડે. અત્યારે તો સર્વિસ જ કેવાય ને, પહેલું પેટ ભરવું પડે. કે નથી સર્વિસ નથી નઈ છેલ્લે થાય ને. પહેલું તો આજીવિકા રળવી પડે. પહેલી તો આજીવિકા રળવી પડે. એ પુરસાદ કેમ ચાલ્યા ભાઈ? અહીં તો સેફ સાઈડ જેને થવું હોય એટલે હો ને, આ કાયમ માટે સેફ સાઈડ થવું હોય, સ્વતંત્ર થવું હોય, ભગવાને પણ ઉપરી ના ગમતા હોય તો અહીં બેહો. હું કોઈને ઉપરી આવીશ? આ લોકો મને કે તમે બધા ગુરુ થયા, હું બધા શિષ્ય છું. હું તો આખા આખા બ્રહ્માંડ નો શિષ્ય છું અને લઘુત્તમ પુરુષ છું. કોઈક એંગલ થી શીખવાનું બી મળે. દાદા ને કોઈક એંગલ મગજમાં આવે છે એટલે કોઈક એંગલ થી શીખવાનું તો મળે ને. દાદા ને પણ કોઈક એંગલ વિકસ્યો ના હોય. શું ના હોય? કોઈક એંગલ થી પણ શીખવાનું મળે ને, દાદા ને પણ કોઈક એંગલ વિકસ્યો ના હોય. કેટલાક માણસો કોઈ એક એંગલ થી વિચારી શકતા હોય, કેટલાક કોઈ બીજા એંગલ થી વિચારી શકે, કદાચ દાદા કોઈ એક એંગલ થી ના વિચારી શકતા. આપણા માણસો દાદા નો બી શીખવાનું મળે. કેટલાક લોકો એક એંગલ થી વિચારી શકતા હોય, દાદાજી બીજા એંગલ થી વિચારી શકતા હોય, એટલે બીજા પાસે થી શીખવાનું તો મળે ને. એટલે જગત માં હું લઘુત્તમ છું વ્યવહાર માં, આ બધાની સાથે રહીને, અને હું આમ ગુરુ તમે છું. એટલે બંને દિશા છે. દાદા ભગવાન નહીં પ્રગટ થયા છે, આ દેખાય છે દાદા ભગવાન નહી. હું આમ કરીને નમસ્કાર કરું છું દાદા ભગવાન, સિંહ જય જયકાર બોલું છું. શું બોલાવું છું? દાદા ભગવાન. મારે 356 ડિગ્રી છે ભગવાન ની, 360 ડિગ્રી છે, 4 ડિગ્રી મારે ખૂટે, એટલા સારું હું આમ કરી નમસ્કાર કરું છું. તારે ખૂટી રહેશે ને? ખૂટે તો ખરી રે, બધી ખૂટે. એટલે તારા બહુ દાદા ભગવાન બેઠેલા છે ને, બધા નામ દાદા ભગવાન છે, પણ બોલે તો ને. એટલે તું બોલાવી જોઈએ, હવે આ બધા બોલશે ને તું બોલાવી. ભેગા બેસી અને વારા ફરતી બોલે તો ચાલે, સમજ ને. એક 50 મિનિટ બોલો ને, આખા દાદા ને બધા જ છે, ઊંધા થતા હોય તો બધું બગડી કલાક થઈ જાય, અને પરમાનંદ ઉત્પન્ન થશે, આનંદ ઉત્પન્ન થશે. કારણ કે ધીસ ઇઝ અ કેશ બેંક. હું જ દાદા ભગવાન નમસ્કાર કરું છું, અને તે અહીં પ્રગટ થયેલા છે તે, અને તે એ પોતે અમૂર્ત સ્વરૂપે છે, એ મૂર્તિ રૂપે નથી. એ એટલે તારે આ બધું કરવાની જરૂર છે. બધા થઈ અને આ 4-2 ચોપડીઓ લઈ જાઓ, એ રોજ કરજો, પછી અમે તમને જ્ઞાન આપીશું. અમે આવીશ તારે, પણ ત્યાં સુધી આંતર શાંતિ આનંદ નહીં પકડે નહિ. જૂનું બધું આ ભણગે શીખવાડે જાય એ પકડે નહીં. એટલે એ જતા નવું નવું કલમ થશે, જરાકટ થશે, એની મેરેજ શક્તિ કામ કર્યા કરશે. શું કહ્યું? તમારે કશું કરવાનું નથી આમાં, તમારે તો આ ભાવના જ ભાઈ ભાઈ કરવાની, શક્તિ મેં પ્રગટ થયા કરશે. ભાવના ને લીધે મન સ્થિર થાય ને એ રસ્તા ઉપર, બધું સ્થિર થઈ જશે. બધું આ બધી વૈજ્ઞાનિક ઢબ છે, આ પેલી ઢબ નથી. તેથી આ બધું આપડે ઉપાધિ થઈ છે. આ બધી આ બધું હા પોતપોતાના સ્વાર્થ થી લોકો તોડી નાખ્યો, ધર્મ ને તોડી નાખ્યો, ખલાસ કરી નાખ્યો છે, અને ધર્મ ને બધા અધર્મ જ ઉભો થયો છે. તેથી દુઃખ ને દુઃખ તો હતું છે માણસો ને. એટલે તું આ બોલાય, હું જેટલું બોલાયું ને એટલું તું બોલાય. વારા પરથી તમે બધા બોલાવો. તમે રિયલ સ્વરૂપ છે ને તે ભગવત સ્વરૂપ છે. આ રિયલ આ રિલેટિવ સ્વરૂપ દેખાય છે, આપણે આંખે દેખાય છે, રિલેટિવ સ્વરૂપ દેખાય છે, પણ જે રિયલ સ્વરૂપ છે ભગવત સ્વરૂપ છે. એટલે તને પહોંચી જ જાય જીવ માત્ર આપણે બોલીએ તે. આ બોલશે તને બહુ ફળ મળશે, એટલે તમે આને આ શરૂ કરી દેજો. સમજ પડે ને? અમે કઈ વધારે એ નથી તમારું. બહુ સરસ બોલાય તો કલમ 3000 રૂપિયા ગયા પેલા ના, તે એમાં કાપનાની ભૂલ તને લાગે કે જેનું કપાયું તેની ભૂલ લાગે તને? તને કઈ કોની ભૂલ લાગે એમાં? અજાગ્રત અવસ્થા ખરી ને કપાય, જેનું કપાયું એની, જેનું કપાયું એની અજાગ્રત અવસ્થા ખરી ને. ના પણ ભૂલ તને કોની લાગે? પેલા કાપનાની ભૂલ છે, ખોટું કોને ભૂલ કોને કરી? કાપનારે. કાપનારે નહીં, એ ગેરકાયદેસર કર્યું છે. ગેરકાયદેસર તો ખરું ને. એ હું તને આ કહું કે આ જે કાપનાર છે, અહીંયા આગળ તારે શબ્દ શું બોલવાનો? ભોગવે એની ભૂલ. અત્યારે તો પેલો કાપનાર કાપીને લઈ ગયો ને, એ તો જલેબી ને એ બધું ખાતો હશે અત્યારે, ને આ એકલો જ મોડ કરે. તને હજુ ને આ પકડી ગયો, પેલો નો ચોર હતો આ પકડ્યો આજે ગુજરાત માં, અને પેલો પકડાય છે ત્યારે ગુનેગાર. જે પકડાય એ ગુનેગાર. એ કુદરત નો કાયદો અને સરકાર નો કાયદો. આપણો કાયદો કેવો? કે જે અહીંયા વાક્યા દેખાય એ જ ચોર. તને સમજ ને? એ આ ભ્રાંતિ છે, અને પેલી સાચી વાત છે કુદરત ની. એટલે ભોગવે એની ભૂલ ઉપર સમજી લેજો, એને પણ ન્યાય ફરી કરજો. સમજો ને, આ જગત માં તમને કોઈ જગ્યાએ ન્યાય કરી હોય એને કર્મ ના ઉદય નું ફળ આવ્યું છે આપડો, સમજ ને. અને પેલો નિમિત્ત છે બિચારો, પેલો જયારે પકડા છે તારી વાત. એટલે આટલો તમારે સમજી જવાનું, ભોગવે એની ભૂલ, ભોગવે તેની ભૂલ. સાસુ ને બહુ પધરતી હોય તો મોડા બે ના મોડા જોઈ લેવાના. સાસુ ને દુઃખ લાગતું હોય તો જાણવું કે આ સાસુ ને જ ભૂલ છે, બહુ ને મોડું થતું હોય તો બહુ નું દુઃખ છે, ભૂલ છે. બધું ભૂલ સમજે જાય, ભોગવે એની ભૂલ, સમજ ને. અને ન્યાય તમે ખોરા જાવ, ન્યાય મળતો નથી ને આ દુનિયામાં. તું કઉ આ મારી પાસે ન્યાય થઈ રહ્યો છે, ન્યાય ખોલશે જ નહીં. જે બન્યું એ જ ન્યાય. ભગવાન નો કાયદો શું છે કે જે બન્યું એ ન્યાય. ન્યાય ખોલશે નઈ, ન્યાય ખોલવા માં વકીલ અને કોર્ટ બધું દરેક થઈ ગયું. દરેક વ્યક્તિ સમષ્ટિને એ થતું હોય એટલે દરેક ના કર્મ પ્રમાણે એનું ફળ મળતું હોય, એટલે તો ટોટલી જ ન્યાય ગણવાનો છે ને જે બને. આખી સમષ્ટિ માં જે બની રહ્યું છે એ લોકો ને રાખીને છે, એટલે જે બને છે ન્યાય જ છે. કે જે ભય છે બને છે એ ન્યાય છે. શું છે અહી દુકાળ પડ્યો તો દુકાળ એ ન્યાય છે, અન્યાય નથી. આપણા કરેલા કર્મ નો ફળ છે આ દુકાળ. એટલે કોઈ ન્યાય ખોરતા હોય તેને શીખવાડે, ન્યાય બન્યું એ ન્યાય, જે બની ગયું એ ન્યાય. ઘણી બહુ ને સારી રીતે જોયા, આમ ફરો તેમ ફરો જોઈ. આ બહુ ને લોકો ભગડા દવા જાય છે ને, છોકરાઓ બહુ ને જોવા જાય છે ને, તે આમ ફરો તેમ ફરો કે આમ જુએ છે બધી રીતે, પણ પછી માહિતી ખાટી નીકળી તે સી રીતે ખબર પડે આપણને. એ બધું ન્યાય બન્યું એ ન્યાય, સમજ ને. બન્યું એ ન્યાય સમજીએ તો આ કોર્ટો વોર્ટો બધું બંધ કરી દેવું પડે પછી. કે ના, એ બંધ ના થયું વખતે એમ ને તો આવું કર્યું આપડે કોર્ટ, પણ બન્યું એ ન્યાય પછી. આ તપાસ કરવાની તે બન્યું ને, એ બધું ન્યાય, સમજ ને. માટે કશું રડવા જેવું જગત જ નથી, આ બધું જગત સમજી જવા જેવું છે. ત્યાં બધા સમજીને બેઠા એટલે અમને બધું સર્વ સંતોષ થઈ ગયો હતો. અને તમારે સમજ, તમને સમજ પાડી દઈશું, આના પછી સમજી જાઓ પછી આગળ તમને સમજાવી દઈશું. કોઈને ગમ્યું આમાંથી, બહુ ગમ્યું કોઈને, ગમ્યું હોય તો કહો મને. ગમ્યું છે આ બધું બધાને, ગમ્યું થોડા ગણા ને ગમ્યું. તને શું ગમ્યું? મને તો ગમ્યું છે. ના, મોડા પર આનંદ દેખાય છે. બની રહ્યું છે ત્યાં ચક્કરિયા ભરાય, બપાય એમ બપાઈ રહ્યું છે. આખો ઉધારો ઉપાધિ ઉપાધિ ઉપાધિ ઉપાધિ. અરે મય બળતરા, આખો ઉધારો બળતરા. તમને ખબર ના પડે આ બધી ત્યાં જવાબદારીઓ છે ને, ત્યાં આખો ઉધારો બતરા. તમને છોકરાઓ થાય પણ થોડો વખત થાય, તમે પછી સિનેમા જોવા આવી જાઓ. અહીં થિયેટર છે કે નથી? નથી કે ક્યાં જવું પડે તમારે? સોજિત્રા નડિયાદ. કેટલા માઇલ થાય સોજિત્રા? છ કિલોમીટર જાવ ત્યારે તમને સિનેમા જોવાનું મળે. પાંચ છ કિલોમીટર ગયા એકલા નું કે આવું આવું પડે? પાંચ છ કિલોમીટર આવું પડે. કેવું કોઈ શાક લેવા નીકળ્યો હોય, કોઈ વાણ લેવા નીકળ્યો હોય, કોઈ શાક વેચવા નીકળ્યો હોય, કોઈ લેવા નીકળ્યો હોય, કોઈ દલાલી નીકળ્યો હોય. તમે સમજો આપ જે આ સમજો છો એવું આ ધર્મ ના વડાઓ પણ કઈક થોડું ઘણું તો સમજતા હશે. એ નથી સમજતા તેથી આ દશા થઈ છે આ બધી. કારણ કે શેમાં પડ્યા, સ્થિર સમજણ પડે કે જેને આ દુનિયામાં કોઈ ચીજ જોઈતી ના હોય તારે આ સમજણ પડે એવું છે. અને આ લોકો ત્યાં જ્યાં મોજ મજા જોઈએ, ફરણ જોઈએ બધું, હું તો મારા ઘરનું વાપરું છું બધું. આ ખબર પડે ને, અરે હું તો અમેરિકા ગયો ને, બધા હોદારા થોડા વાર નાખવા પડ્યા મારે, મારી પર ગુરુ પૂર્ણિમા હતી તે પાછા આપી દે. મારે શું કરું ભાઈ, મારે ઘોડું શું કરું, મારે કોઈ નથી. તને સમજ પડી ને ભાઈ, એટલે જ્યાં આવું ચોખ્ખું હોય ત્યારે આ બને, તો ચોખ્ખું કોઈ પૂછતો હોય આવું. અને હું તો દેહનો માલિક નથી, દેહથી જુદો રહું છું. આ દેહથી એ જુદો રહું છું, 26 વર્ષ થયો પાડોશી તરીકે. એટલે એવું બને ને, આવું શીખવાનું મળે નહીં. આ શીખવાનું મળ્યું છે એ તો અહો ભાગી ગણો. શું કહ્યું? અને તે આખું આખું દુનિયા થવાની છે. આ બધા મારી જોડે તૈયાર છે ને, એ બધા રાત ધરવા માં જ પડ્યા છે. આપણું કલ્યાણ થઈ ગયું એટલે બીજા લોકોનું કલ્યાણ થવું જ જોઈએ, એવું હોય ને. એટલે આવી જાય ને પકડી રાખો. આજે ને અહીંયા દાડી હું દાદા ભગવાન ને નમસ્કાર કરું છું, બોલ્યા જ કરવાનું. હું દાદા ભગવાન ને નમસ્કાર કરું છું, હું દાદા ભગવાન ને નમસ્કાર કરું છું. બીજા કોઈ પણ જીવ ને તમે સુખ આપો એટલે સુખ તમારું સુખ તમારી પાસે એની મેરે આવીને ભૂરે છે. તમે બીજા કોઈ પણ જીવ ને દુઃખ આપો, દુઃખ એની મેરે જ આવીને ભૂરે છે. એવા કાયદો છે. એટલે તમારે જો સુખ જોઈતું હોય બીજા જીવો ને સુખ આપવાનું શરૂઆત કરો. દુઃખ કોઈને આપશો નહીં. અને કોઈ દુઃખ આપણને આપી જાય તો આપણે જમે કહી દેવું, કારણ કે પહેલા આપેલું છે તે અત્યારે આપવા આવ્યો છે. આપણે જમે કહી દેવું, પછી એને કહી દેવું કે ચોખ્તે થઈ ગયું આપણું, આવે ચોખ્તે થઈ ગયું એમ કહી દેવાનું. અને જો ગમતું હોય તો એ બે ગાળો આપે, અને આપણે ગમતું હોય તો પાંચ આપણે ધીરવી પાછી, પાંચ ધીરે ફરી પાછું પાછું આવે ને. જો ગમતું હોય તો, ના ગમતું તો આપણે પણ કહી દેવું. સમજ પડે ને. અને સુખ હાલવું ગમે તે છે. આ સુખ તો પૈસા આપણી પૈસા થી એકલા દેવા એવું નથી. એ તો આપડે રસ્તે તારે પાડીને પૂછ્યું કે તમારે કાગળ નાખવાનું છે પોસ્ટમાં, હું જઉં છું નાખવા જઉં છું, લાવો તમારે. અગર તમારે પોસ્ટ કાર્ડ કશું મંગાવવું છે એમ પૂછો, એમ શું વાંધો આપડો? લોકો સુખ આપવા માટે તૈયારી કરી થાય કે ના થાય? તો કાલથી જ આપણને શરૂઆત કરી જોજો. દાદા ભગવાન શું શું કામ કરશે તો જુઓ. તો દુઃખ નથી આપવું એવું નિશ્ચય કરશે ને, ત્યાંથી જ એ કાર્ય થઈ જશે. સૌથી દુઃખ આપીને પાછું દુઃખ તો આપણને આવે છે. અને સુખ આપો, સુખ આવે જે તમારે શું શું જોયે છે, જોયે શું, સુખ જોઈ દુઃખ સરખું સરખું જોઈએ. બીજા લોકો સુખ હાલો સરખું જોઈએ છે. હે સરખું ને, સરખું સરખું. હા દુઃખમાં શું ફાયદો, દુઃખમાં શું ફાયદો? એના કરતા આપડે બધા લોકો ને સુખ આપીએ ને, એને મારે ઘેર બેઠા પછી સુખ આવે. આવું નિરંતર આખો દાળ સુખ આપે છે. કેટલી કેરીઓ ખાખા કરવાની હોય તો થઈ જાય. આ સુખ તો બધી જ જાતનું થોડું થોડું આવે. તમને સમજ પડી ને, કઈ સુખ નો અતિરેક થાય? કેરી એકલી ખાખા કરવાનું, ઘી એકલું ખાખા કરવાનું હોય, મગજ એકલું ખાખા કરવાનું હોય. એ છે કે મંત્રોચ્ચાર થી વાતાવરણ સરસ થાય અને જગત નું કલ્યાણ થાય, એ જ અમારી ભાવના કહે છે. કારણ કે નાની હોય જગત વાસ્તવિકતા હોય, બાકી વાસ્તવિકતા ની વાત જ કુછ ગાય હોય. અને કોઈ પુસ્તક માં વાસ્તવિકતા ના હોય, વાસ્તવિકતા હોય તો પુસ્તક ના હોય. પુસ્તક હોય નઈ વાસ્તવિકતા માં, શુષ્ક જ્ઞાન. પુસ્તકો તો માર્ગદર્શન છે, એક બોર્ડ છે કે વે વે વે ટુ સ્ટેશન. એ બોર્ડ એમાં કોઈ વાસ્તવિકતા નથી. તો વાસ્તવિકતા ને બતાવનારા બોર્ડ પાટ્યો પછી વાત. તેથી લખ્યું ને ચાર વેદ ભણી રહે તારે કે તે વેદ બોલે ઇટ સેલ્ફ ધીસ ઇઝ નોટ ડેડ કે છે વાસ્તવિક નહીં કે છે ધીસ ઇઝ નોટ ડેડ એટલે વાસ્તવિક નહીં ભ્રાંતિ એ બધી જ ભ્રાંતિ ભ્રાંતિ એનો અર્થ એ ધીસ ઇઝ નોટ ડેડ નો અર્થ એવો કે વાસ્તવિક નહીં બધી ભ્રાંતિ એમાં જેમનું બૂમ ગોથા ખાવા એવો ખાયા કરો. મોટા આચાર્ય મહારાજ થતો હોય ભ્રાંતિ, સંત થતો હોય ભ્રાંતિ, અને લોક થતો હોય ગુંડા થતો હોય ભ્રાંતિ રોજ રોજ અમદાવાદ થી દોડધામ કરે વાસ્તવિકતા લાભ મળે તો જ જાય દોડે પાસે દોડે નઈ આટલું બધું દોડે સાચી વાત ચાર વેદ બોલે છે ધીસ ઇઝ નોટ ડેડ ન ઇતી એટલે તું જે ખોળું છું ઇતિ જે ખોળું છું તે ન હોય કે છે એટલે વાસ્તવિક ખોળું છું એ ન હોય હા ગાંધી છે બધું આખું અમે તપાસ કરી હા સાચો રસ્તો નહીં ગયો ભ્રાંતિ જ નીકળી બધા પડ ભ્રાંતિ વાળાની વાસ્તવિક નો પડ કેવા થાય ગો ટુ જ્ઞાની એવા જ્ઞાનીઓ ના ચાલે બુદ્ધિ વગરના જ્ઞાની ચાલે બુદ્ધિ વાળા બુદ્ધિ વાળા લોકો ને બુદ્ધું બનાયા વાસ્તવિકતા જરે કેવી રીતે એ તો તમારે અહીં બેહો ને રવિવાર થાય તમારે ચોખ્ખો કરી આપી એની એની મહેનત ના હોય મહેનત થી સંસાર ઉભો થાય મહેનત થી વાસ્તવિકતા ના થાય મહેનત થી સંસાર ઉભો થાય વાસ્તવ ચિત્ર મળે નહીં બધા ક્રિયાકાંડો થી સંસાર અને અક્રિય વાસ્તવિકતા થી મોક્ષ અક્રિય કોઈ પણ ક્રિયા ના બેસી જવાનું પાસે મારી પાસે બે મહેનત બેન નહીં કરવાની અક્રિય કોઈ પણ મહેનત કરો તેનું ફળ આવ્યા કરે નહીં અને જ્યાં ફળ આવે છે તો બીજ પડ્યા કરે નહીં એટલે સંસાર ઉભો જ રહે હા કોઈ ફેરફાર કરવાની એટલે મહેનત ના હોય ત્યાં ફળ ના આવે બરાબર અને ફળ ના આવે એટલે બીજ પડે નહીં બીજ પડે નહીં એટલે સંસાર ઉભો રહે નહીં કઈ મહેનત કરવાની દાદા કઈ મહેનત કરવાની હિમાલય માં તો બધા જાત જાત ના જાનવરો છે તેમાં બધા શું કહ્યું આ માણસ તરીકે જાય આ માણસ તરીકે કહેવાય ખોટો માણસ નો પડે પણ સંગ છે તે પેલા લોકો નો કોનો સંઘ પેલા સિંહ ને વાઘ ને વરુણ નો હા લાઈટ લાઈટ સંઘ વાઇલ્ડ આમ માણસ એ ભગવાન ને શું કઈ વાસ્તવિક જોઈતું હોય તો ભીડ માં રે એકાદ માં કેમ માસી ગયો તમે તને આ કંટાળો છું કે કંટાળે ના ચાલે ભીડ માં આનંદ થવો છે કંટાળે ના જાય બૈરી છોકરા કંટાળે ખાવ કઈ કાઢે કઈ રે પછી સમજાય નહી સમજાય નહી પછી આપડે કઈ કેમ સબ સબ છોડ દયા હમકો કુછ નહીં હમ કરે હમ કુછ હમ છોડ હમ છોડ હમ છોડવા માટે તો જગત છે હું આજે હમ છોડ હમકો કૈસા હમકો કૈસા બરાબર એ હમ ના છોડે તો આ હમને લઈને તો ઉભું થઈ બધું કોણ નામ લખાવીને જ્ઞાન વિધિ બેસવાથી અને નામ લખાવ્યા જ્ઞાન વિધિ બેસે શું ફરક? કેટલી જ્ઞાન વિધિ અગર કેટલી જ્ઞાન વિધિ થાય ત્યારે સંપૂર્ણ આત્મા અનુભવ આપતા જેટલી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે કેટલી જ્ઞાન વિધિ કરવી પડે? આપની પાસેથી જ્ઞાન લીધા પછી હવે કેવી ભાવના મોક્ષ માટે ભાવવી પડે? સંકલ્પ સ્થિત કરવા કેટલો સમય ભાવના ભાવવી પડે? મને નિર્વિકલ્પ સ્થિતિ પ્રાપ્ત થાવ, અગર મને વિતરાગતા પ્રાપ્ત થાવ, એના માટે કેટલો વખત ભાવના? દાદા ભગવાન સિંધે જે કારો 8 મિનિટ ઓછી બોલીએ તો શું થાય, અને 8 મિનિટ થી ઓછો ટાઈમ બોલે તો તે આંદોલન શું થાય? આ જ્ઞાન વિધિ ની જો કિંમત વાંચે ને કિંમત, હા અમૂલ્ય ચીજ ની કિંમત અંકાવી રહી, પણ કોઈ કહે છે કિંમત કરો જોઈએ તો એક તરફ જ્ઞાન વિધિ 2000 કરોડ રૂપિયા કિંમત થાય. જેટલો વખત જાય એટલો વખત એવું આ તે વખતે બીજું સંસાર આખો સર્વસ્વ ભૂલેલો હોય, કેવો હોય? અને આત્મા સંપૂર્ણ આત્માની જ અમેરિકામાં એક માણસ 13,500 રૂપિયા ખતગીને અમે બેસવા આવ્યો હતો. આપડે તો 500 ગજની ના ગયે ને, નામ લખાવીને જ્ઞાન વિધિ બેસવા, નામ લખાવ્યા વગર નામ લખાવો ને, એટલે અમે જોઈન કરી આપીએ, વિધિ કરી આપીએ અને જોઈન કરી આપીએ ભગવાન જોડે. જોઈન કરી આપીએ એને ફરી રાગે પડી જાય, પેલા જોઈન કર્યા વગરનું કહેવાય. તો કેટલી જ્ઞાન વિધિ ઘણી થાય ત્યાં સંપૂર્ણ, એ તો જ્યાં સુધી સંપૂર્ણ અનુભવ ના થાય ત્યાં સુધી બેસ બેસ જ કરવાનું. કારણ કે ડાક બહુ અવતાર નો ડાક પડેલો હોય, જતો જતો વાર લાગે કોઈને, અને કોઈ રહેવો ઓછો જલ્દી જતો રહે. આપના જે સ્થિતિ પ્રાપ્ત કરવા જ્ઞાન વિધિ કે મારી જોઈએ તમારે હરિભાઈ છે, બીજા કોઈ ખરી કાઢે મને કેમ ખરી કાઢે નહી? આવી ઈચ્છા ના રાખી, પણ એવી ઈચ્છા રાખી કે મને સંપૂર્ણ દશા ક્યારે થશે એવી ઈચ્છા રાખી. આપણી પાસે જ્ઞાન લીધા પછી હવે કેવી ભાવના ભોગ માટે કરવી પડે? પછી કોઈ જાતની ભાવના કરવાની નથી. 5 આજ્ઞામાં રહેવું એટલું બીજી કઈ ભાનગઢ કરવા નથી, અને ના રહેવા એ તો પસ્તાવો કરવો, જેટલું ઓછી રહેવું હવે એનો પશ્ચાતાપ કરવો. દાદા ભગવાન મારે તો આ ગમે તે કારણ થી પણ બરોબર જેટલી જોઈએ એવી પ્રમાણમાં રહેવાતું નથી, માટે પશ્ચાતાપ કરું છું. એટલે હેલી વાત છે, અહીં અઘરું અઘરું હોય તો મોક્ષ ના થાય, જો અઘરી વાત હોય તો મોક્ષ ના હોય, અઘરી વાતમાં સંસાર હોય. શું હોય? અઘરી વાતમાં સંસાર હોય, હા હેલી વાતમાં જ મોક્ષ હોય. મોક્ષ એટલે સહેલો સરળ, ખીચડી કરતો હેલો, ખીચડી કરવા મહેનત બહુ પડે, બરાબર લાકડા હરગાવવા પડે, ચોખા નાખવા પડે, દાળ નાખવી પડે, પછી હળદર મીઠું નાખવું પડે, વળી પાછું ચીજવા ભેરવું પડે, આમાં તો એવું કશું નહીં. પણ મોક્ષ દાતા મળવો જોઈએ, મોક્ષ દાતા મળે તો મોકેલો છે, નહીં તો કરોડ અવતારે નથી. ત્યાં દાતા મળ્યા એટલે તમારે જે જે જોઈએ માગી લો ને. સંકલ્પ સ્થિત કરવા કેટલો સમય ભાવના આવે? નિર્વિકલ્પ સ્થિતિ તો પ્રાપ્ત થઈ ગયેલી છે તમને, એટલે સંકલ્પ રીત રાખતા એ પ્રાપ્ત થયેલી છે. તમે સમજો ને, એટલે એનો એનો સંકલ્પ તો આ સિદ્ધ કરવાનો રહ્યો જ નથી. નિર્વિકલ્પ સ્થિતિ પ્રાપ્ત થઈ ગયેલી છે. કઈ વસ્તુ પ્રાપ્ત થયેલી છે? નિર્વિકલ્પ સ્થિતિ પ્રાપ્ત થાય તો જ આ જ્ઞાન માં આજ્ઞા પાડી શકાય. આજ્ઞા પાડે છે થોડી ઘણી આજ્ઞા પાડી શકાતી હોય તો નિર્વિકલ્પ સ્થિતિ પ્રાપ્ત થાય તો વિકલ્પ ભાવના આવી ગઈ. સમજો ને, હવે વિકલ્પ કોને કહેવાય? કે આ બાર બધા લોકો કે છે ને કે બાપજી કો નિર્વિકલ્પ સ્થિતિ હો ગયા હે, બાપજી ને નિરિકલ્પ લખવા નથી આવડતું. તમે ખરેખર મોહનભાઈ છો નથી એ શું ખરેખર મોહનભાઈ નથી અને તમે ખરેખર શું છો? ટપુભાઈ. ટપુભાઈ લખાયું ને, હું ટપુભાઈ છું, પેલો વિકલ્પ. બરાબર. આ બાઈ નો ધણી થયો બીજો વિકલ્પ, મારો મામો થયો ત્રીજો વિકલ્પ, કોનો કાકો થયો ચોથો વિકલ્પ. હા, હું છે તે લોક સત્તા નો એ છું ચોથો વિકલ્પ. હું સસરવર નો છું છઠ્ઠો વિકલ્પ. હું ગોરો છું વિકલ્પ, કાળો છું વિકલ્પ, જાડો છું વિકલ્પ, પાતળો છું વિકલ્પ, નીચે લો ટૂંકો છું વિકલ્પ. આ બધા વિકલ્પો એ મોહન હોય તો હજી આ બધા વર્ગે, પણ હું મોહન નથી. સમજ્યું ને? મોહન આ છે ધાર્મિક દુનિયા વ્યવહાર ચલાવવા પૂરતું જ, ખરે રીતે નહીં. એટલે વિકલ્પ ગયો. શું કહ્યું? અને પેલા લોકોને કે છે બાવા નીકળતો ગાય કેવી રીતે આમ સમજ ને? એટલે સંકલ્પ વિકલ્પ બધું થઈ ગયું, નિર્વિકલ્પ થઈ ગયેલું છે. સમજ ને? ચિંતા કેટલા વખત થાય છે? ચિંતા થાય છે આપડે લાગે છે ને, તે પેલા ની આદત ને લઈને લાગે છે. ચિંતા થાય છે. ટપુભાઈ મારી નાખી છો ને પછી ગયા. તમે ભાઈ ને આપડે પંદર રવિવાર ક્યારે છે? રવિવાર પ્રયોગ આપડે કરીશું તે વખતે ખરાબ કે નાખવાના, મારી અને પછી જીવાડવાના. શું કર્યું? મારી પછી જીવાનું, એટલે તમને હું ના રે, તમારું ઉડાય જવાનું. નિર્ગલ સ્થિતિ સમજી ગયા મોહનભાઈ? તમે સમજી ગયા? ભાઈ દેખાતા નથી પણ અસીમ જાય કે 8 મિનિટ ઓછા ઓછું બોલવું. હવે 8 મિનિટ ઓછું બોલે ને તો એનો જે 8 મિનિટ થી લાભ થવો જોઈએ તે ના થાય. તમે ખબર પડી? આપણે ખોરાક આટલો લેતા હોય છે, ટાઈમ રોટલી ને આટલું ભાત, તો એટલું લઈએ તો શરીર ને આપણે રસ્તા જતા ભૂખ ના લાગે, પણ ઓછું લઈએ તો. એટલે નરમે નક્કી કર્યું છે કે આટલો ખોરાક તમારે લેવો છે, ક્યાં તો તારે ભૂખ ના લાગે એટલા પછી. એવું આ નક્કી કરેલું છે. 8 મિનિટ કેમ 7 મિનિટ ના થયું, 9 મિનિટ ના થયું? 8 મિનિટ નક્કી કર્યું છે એટલે આપણે એને જ્ઞાની પૂર્ણ શબ્દ હોય ને તેને આરાધન કરવું, એ જ ધર્મ. બસ પૂરું થઈ ગયું છે. કશું હવે સમજાવો. વાસુદેવ તરીકે જન્મ્યા હતા ખરા ભગવાન? જો વાસુદેવ નારાયણ તરીકે, પણ જે નારાયણ પ્રગટ પણ મય થયું નતું. નારાયણ હતું ખરું, પ્રગટ એટલે લોકો ના ખ્યાલ માં આવે એવું થયું નતું. એટલે લોકો એક્સેપ્ટ ના કર્યા. એટલે બાળ સ્વરૂપ ના લોકો એ અહીંયા આગળ બાળકૃષ્ણ તરીકે એમની લીલા ને સ્વીકાર કર્યો અને એને બાળ ભક્તિ રૂપે મૂક્યું. આ એટલે શંકરાચાર્ય વલ્ભાચાર્ય આ બધાને મૂક્યું આ, કે ભાઈ આપડે આ બાળકૃષ્ણ ની પૂજા કરો. બાળકૃષ્ણ એટલે નાગોડિયો કૃષ્ણ, પેલું દહીં ખાય છે ને. હવે યોગેશ્વર કૃષ્ણ શું, કે જયારે એને જગત બધું માનતું થયું ત્યારે મેં યોગેશ્વર કૃષ્ણ જયારે આત્મા મેં આવ ચોખ્ખો પ્યાર થયો ત્યારે યોગેશ્વર કૃષ્ણ એ વાત જ. 5000 વર્ષથી જે કૃષ્ણ તરીકે આપણે ઓળખીએ, બાળ સ્વરૂપ કહ્યું યોગેશ્વર બંને. 5000 વર્ષથી જે કૃષ્ણ ભગવાન ની વાત કરી છે આપડે, હા, એ બાળ સ્વરૂપ યોગેશ્વર બંને. કઈ વાત કરી છે? કૃષ્ણ ભગવાન ની 5000 વર્ષ પહેલી આપણે કહીએ છીએ ને, કૃષ્ણ ભગવાન 5000 વર્ષ થયા. યોગેશ્વર ની વાત કરી, યોગેશ્વર અને બાળ સ્વરૂપ બાળ સ્વરૂપ આ લોકો કરે છે ને, આ લોકો બાળ મંદિર નહીં, બંને નો સમય એક જ એમ પૂછું, બંને નો સમય એક જ એમ કે યોગેશ્વર મહાભારત થયા પછી મહાભારત રચે ને તો મહાભારત રચ્યા પછી યોગેશ્વર પછી ફૂલ યોગેશ્વર કૃષ્ણ ને જો સમજી ને ભજે તો છુટકારો થાય, બાકી આ બાળકૃષ્ણ રમથી તો લીલાઓ કરી લો. યોગેશ્વર 5000 વર્ષ પહેલા થઈ ગયા, એ જ યોગેશ્વર 500 જ્યાં સુધી મેં પ્રગટ નતું થયું નારાયણ પદ, ત્યાં સુધી નારાયણ પદ અંદર દબેલું રહ્યું ત્યાં સુધી એ બાળકૃષ્ણ રૂપે રહ્યા. પછી આપડે શંકર ભગવાન સ્વયંભૂ કે છે એટલે શું શંકર ભગવાન એ બધું જાણવા જેવું નથી, એ ઊંડા ઉતરવા જેવું નથી. સ્વયંભૂ આ જગત માં કોઈ ભર્યો નથી, આ જગત જ્યાં છે ત્યાંથી સ્વયંભૂ કોઈ બન્યો નથી. માતાના પેટે જન્મેલા, માતાના પેટે આ તો લોકો દરેક આ આ દાદા નહી હોય ને ત્યાર પછી દાદા રે સ્વયંભૂ લખશે. પ્રેમ હોય છે, પોતાના ગુરુ પ્રેમ હોય છે, તે ગુરુ ને લોકો ને ભ્રમિત થઈ જાય લોકો. એટલે મને એક કહેતા હતા કૃષ્ણ ભગવાન છે, કૃષ્ણ ભગવાન કે માતા પેટે જન્મેલા છે, ત્યાં લક્ષી ગયા ઉપર થી પડ્યા હતા, કઈ જાત નો લોકો ઉપર થી કોઈ પડેલો ઘણું ઘણું રૂપકો બહુ ચેન્જ કરેલું, લોકો ને લાભ થયો એટલા માટે. હું જે પૂછું ને દાદા શિવજી માટે પૂછું છું, શિવજી સ્વયં ખરા શંકર ભગવાન, શંકર ભગવાન કોઈ સ્વયંભૂ થયો નથી. સ્વયંભૂ એ દ્રષ્ટિએ કેવાય કે મને શિવજી કેવાય તાર સ્વયંભૂ, સ્વયંભૂ શિવજી મને કેવાય. સ્વયંભૂ એટલે શું, મને આ ભોગ મારે ગુરુઓ ની મદદ મળી નથી અને પ્રગટ થઈ ગયું જ્ઞાન, એને સ્વયંભૂ કેવાય. તેને કેવાય અને આપડે લોકો શું સમજે છે કે ધર્મ છે, ધર્મ જ મેરે થાય પ્રગટ થાય એટલે મને સ્વયંભૂ કેવાય. અત્યારે હું આ છે તે 12મા જ્યોતિર્લિંગ જોઈએ ને, એટલે તો આગળ પૂજારીઓ અંદર પૂજા કરતા હોય છે, બધા બહાર આવીને પૂજા કરે, દાદા આયા મહાદેવજી જાતે તે પૂજા કરે. કારણ કે મહાદેવજી જેને કોઈ થવું હોય, મને લોકો પૂછે કે મહાદેવજી થાય કેમ ના થાય, આજુબાજુના લોકો હોય ને કે જે પ્યાલો આપી જાય પી જવો, આશીર્વાદ આપવો કે તારું કલ્યાણ થજો, જેના પ્યાલા આપી જાય કે આપી જાય હજાર વાળા બધા આપી જાય બધા પી જવા, એક જોઈ ના જોવા અને આશીર્વાદ આપ. જે કોઈ આ માધેવજી થશે ને તે સ્વયંભૂ કહેવાય, એટલે સાથી કે પોતે જ પોતાને પીન હજાર રહ્યા છે એટલે સ્વયંભૂ કહેવાય. બરાબર, બાકી સ્વયંભૂ નો અર્થ જો લોકો લઈ જાય છે ને કે મા વગર જન્મ્યા એ નહીં, ઉપર થી પડ્યો નતો કોઈ, બરાબર છે, ઉપર થી પડ્યો નથી. આપડે સિમંદર સ્વામી ના જે ચોપડી વાંચી એની અંદર 10 લાખ અમદાવાદ કેવળ જ્ઞાનીઓ છે એ વિશે શું